અર્જુન કે ભાઈ આ કઈક યોગ એવા વિચિત્ર કે એક યોગ ને સાધવા જઈએ તો ત્રાહી ત્રાહી થાય. એક ભાઈ બને હમણાં વડોદરામાં મજા તો કહેતા હતા કે મહારાજ તમે ભક્તિ યોગ ની વાત કરીને જગત નું ઉદ્ધાર તો કરી શક્યા નથી, જગત ત્યાં નું ત્યાં રહ્યું છે, એટલે તમે કર્મ ક્યાં ભક્તિ ત્રણેય ની વાત કરો. હું તો જયારે એક જ થયું નહીં ત્યારે ત્રણે મિલાવવાનું તો વધારે પેલું મિક્સર વધારે કોમ્પ્લિકેટેડ થઈ જશે, જેના આપણને રિપરકેશન નહીં પતા ચાલે. એટલે ત્રણે ભેળવવાની પેલી કમ્પાઉન્ડરી તમે નહીં કરતા, એક છે તે સારું છે. ભગવાન પોતે ગીતામાં કહે છે એકમ અત્યાસ્થિત સમ્યક ઉભયો અરવિંદ તે પલમ, એકને સરખી રીતે પકડશો તો બધું થઈ જશે, અને બધાને ભેળવી નાખશો પાછું તો કશું જ નહીં મળે. કોઈક રિએક્શન આવી જશે તો વોર્ડ પંચાયત થશે, બધી દવાઈને ભેળવી દઈએ તો રિએક્શન આવ્યા વગર રહે નહીં. એટલે તે હેતુથી તમે સમજો તો ભગવાન એક ઉપદેશ આપે છે ગીતામાં અર્જુનને, એ પ્રથમ શરણ માર્ગનો ઉપદેશ આપે છે. એટલે ભક્તિ અને પ્રપત્તિમાં કઈ ભેદ છે તે આપણે સમજ્યા, પણ તે સમજ્યા પછી આપણને એ સમજવાનું રહ્યું કે ઇદંતુ તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામ્ય અનુસૂયરે જ્ઞાન વિજ્ઞાન સહિતમ યદ જાત્વા મોક્ષસે સુખા. શું કે છે કે હું તને આ ભક્તિ નો ઉપદેશ શા માટે કરી રહ્યો છું, જો કે કરવો ન જોઈએ, ભક્તિ નો ઉપદેશ કરવો ન જોઈએ, પણ ભગવાન કહે છે કે ભક્તિના ઉપદેશ નો તું અધિકારી છે તેથી તને કરું છું. ભક્તિ નો ઉપદેશ નો અધિકારી કોણ? કે છે કોઈ પણ અધિકારીતા ભક્તિની, જેમ જ્ઞાનના ઉપદેશની અધિકારીતામાં આપણે શ્રી શંકરાચાર્યના એમાં જોયું કે નિત્યાનિત્ય વસ્તુ વિવેક, ઇહામુત્રાર્થ ફલ ભોગ વિરાજ, શમદમાદિ સાધન સંપત્તિ અને મુમુક્ષતા, એ ચાર શરતો જે પૂરી કરતો હોય તે જ્ઞાનનો અધિકારી, કેવલ અદ્વૈત જ્ઞાનનો. પણ ભક્તિનો અધિકારી કોણ? તો ભગવાને ચોખ્ખું કહ્યું કે અભિચેત સુદુરાચારો ભજતે માં અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિત ક્ષુત્રમ ભવતી ધર્માત્મા શશ્વત શાંતિ નિગચ્છતિ કૌંતેય પ્રતિ જાની હિ નમે ભક્ત પ્રણશ્યતિ માં હિ પાર્થ જપાશ્રિત્ય યતિ સ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યા તથા શુદ્ર તેપી યાંતિ પરાં ગતિ. એટલે કિમ પુનર્બ્રાહ્મણ ભક્તા રાજશ્રેયસ્તતા અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજત્વમાં. એટલે ભક્તિનો અધિકારી કોણ? તો ભગવાન કહે છે દરેક, પણ દરેક કોઈ પણ અધિકારી હોઈ શકે છે, પણ બધા વ્યક્તિ ભક્તિના અધિકારી નથી હોઈ શકતા. એની કન્ડિશન શું? કે ઇદંતુ તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામ્યનુસૂયરે, જે અસૂયા કરતો હોય મારી સાથે તે ભક્તિના ઉપદેશનો અધિકારી નથી. ભગવાન સાથે અસૂયા થાય કેવી રીતે? ભગવાનની ભક્તિ તો થતી નથી આપણાથી, અને ભગવાનથી અસૂયા આપણે કેવી રીતે કરી શકે? કોણ ભગવાન સાથે અસૂયા કરી શકે? એક વાત આપણને સમજમાં આવે કે જે વખતે પ્રભુ પ્રકટ થયા તે વખતે કોઈ હશે શિશુપાલ અસૂયા કરનારા ભગવાનની, કોઈ હશે જરાસંધ જેવા, કોઈ હશે કંસ જેવા ભગવાન સાથે અસૂયા કરનારા. પણ હમણાં ગીતાનો ઉપદેશ કેવલ કૃષ્ણાવતાર કાળનો તો ઉપદેશ નથી, ગીતાનો ઉપદેશ તો શાશ્વત ઉપદેશ છે. અને તે સ્થિતિમાં ભગવાન કહે છે કે ઇદંતુ તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામ્યનુસૂયરે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યદ જ્ઞાત્વા મોક્ષસે સુખા. તો ભગવાનથી અસૂયા કરી કોણ શકે? જે માણસ આપણું કઈ બગાડી ન શકે, જે માણસ આપણું કઈ બગાડે નહીં, અને લૌકિક દ્રષ્ટિથી જોવા જાવ તો સુધારે નહીં, આપણે આપણું જ છોડવાનું રહ્યું બધું. તિલકાયત મહારાજ પાસે કહેવાય છે કે કોઈ રાજા સાહેબ આવ્યા હતા, એમણે કઈ તકલીફ હતી, એમને ખવાસ ને કહ્યું કે મને મહારાજજી ના આશીર્વાદ અપાવી દો. શ્રી ગોરનેશજી મહારાજ ના વખત ની વાત છે, એમને ત્યાં પેલો ખવાસ એક બહુ હસોડ હતો, તો મહારાજજી પાસે લઈ ગયો રાજા સાહેબ ને કે એમને આશીર્વાદ આપો. તિલકાયત પણ બિચારા શું કરે, આશીર્વાદ આવ્યા લેવા આવ્યા તો એમ તો કહીને કે આશીર્વાદ નહીં આપું, વચને કેમ દરિદ્રતા, આશીર્વાદ આપી દીધો કે ભાઈ જાઓ તમારી મનોકામના પૂર્ણ થાય. પેલો ઉભો તો એને કહ્યું કે કેવલ આશીર્વાદ ના ભરોસે નહીં રહેતા, તમારું એ કામ કરતા રહેજો જે કઈ હોય છે. કરવાનું તો પાછું આપણે જ છે ને, આપણે આશીર્વાદ મેળવી આવીએ અને કહીએ કે કશું જ નહીં કરીએ તો કશું જ નહીં થાય. કામ તો આપણે આપણા શું કરવાનું છે? ભગવાન પણ આટલી બધી ગીતા સમજાવીને અંતે કહે છે શું કે કર્મણ્ય એવા અધિકાર હશે માં ફલે શું કદાચ, તું કર્મ કરતો રહે એટલે તારું કામ તો તારે કરવાનું જ હોય. તો પછી આશીર્વાદ એક્ઝેક્ટલી બહારમાં તો કઈ દેખાતું નથી, અંદરથી કઈક હશે એની આશીર્વાદની વર્કિંગ, એને આપણે ડિનાય નથી કરતા, પણ બહાર તો જે કઈ કરવું પડે છે તે આપણને આપણું ખોડવું જ પડે છે. એટલે એમ કહેવાય કે આ કુવા વિના સ્વર્ગ દેખાય નહીં. જો સ્વર્ગ જેવું હોય તો મરવું એ નેસેસરી છે. તો જયારે આપણને મરવું જ પડતું હોય તો આશીર્વાદ કયા અર્થમાં કામ આવે? પણ કોઈક અર્થમાં કામ આવતો હશે, કોઈ ગૂઢ અર્થમાં આશીર્વાદ કામ આવતો હશે, અંદરથી કોઈક એનર્જી ઉત્પન્ન કરતો હશે, કોઈક રીતે આશીર્વાદ કામ આવતો હશે. પણ પ્રશ્ન એમાં એ છે કે ભગવાન સાથે અસૂયા કેમ કરી શકીએ? કેમ કે ભગવાન બધી વાતથી, અહીંયા તો મારા ચોપાટીમાં મુંબઈમાં શું છે, બધા ભાષણ થાય અને ભાષણ થાય એટલે બધા ચોપાટીમાં બેસે, રેતમાં રેતમાં બેસે એટલે પેલી ઘીલી રેતી હોય સમુદ્રની એ ચોટી જાય કપડા ઉપર. પણ ઉભા થઈને આમ કરીએ એટલે ડાઘો એક પણ રહે નહીં, એમ કર્યો નહીં કે બધી રેતી ખરી જાય. આપણા બધા ઉપદેશોની સ્થિતિ તો હશે એવી જ ને. જે કઈ કહીએ થોડુંક ઉભા થયા ચોપાટીમાં, કોઈ ઉપદેશ આપો, જ્ઞાન ના આપો, કર્મ ના આપો, ભક્તિ ના આપો, આ ના આપો, તે ના આપો, ચોપાટી માંથી પ્રવચન કર્યા પછી માણસ ઉભો થાય અને થોડુંક એમ ખંખે રહે એટલે ઉપદેશ અને દૂર બધી સાથે કરી જાય. કશું લઈને ઘર, ડાઘો લઈને ઘરમાં પહોંચે ની માણસ નિષ્કલંક છે. નિષ્કલંક, નિષ્ક્રિયમ, શાંતમ, નિર્વધ્યમ, નિરંજનમ એવો માણસ પછી લઈને તો જવાન છે નહીં ને જતો નથી. તે સ્થિતિમાં આપણે ભગવાન સાથે અસૂયા કરી કેમ શકીએ? છતાંય ભગવાન કહે છે તેનો કઈક અભિપ્રાય આપણને સમજવો જોઈએ કે કયા અર્થમાં પ્રભુ કહી રહ્યા છે. ઇદંતુ તે ગુહ્યતમમ પ્રવક્ષામ્ય અનુસૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મુક્ષતે સુખા. એવું છે કે આ સૃષ્ટિ થોડી જે લાઈફમાં આપણે વિચારી રહ્યા છીએ વેદાંતની, એ લાઈફમાં જો તમે વિચારશો તો તમને ખ્યાલ આવશે કે આ સમગ્ર સૃષ્ટિ તે એક મહાન મુરલી વાદકની એક મેસેજ છે એમ સમજો. તમે એ મુરલી વગાડી રહ્યો છે મધુરી, આપણે બધા એ સૃષ્ટિમાં શ્રોતા છીએ અને શ્રોતાઓ ઘણી બધી જાતના હોઈ શકે. શ્રોતાઓ એક જાતના ન હોય, અનેક જાતના શ્રોતા કોઈ પણ મહેફિલ હોય એમાં કેટલાક શ્રોતા આવી જાય. એક સામાન્ય રીતે તમે સોચો, વિચારો, એક બિચારા જે આયોજકો હોય તે પણ સાંભળે તો ખરા ને, એ શ્રોતા હોય. પણ આયોજકો સાંભળે કેટલું? વધારે ન સાંભળી શકે, કેમ કે વધારે જે સાંભળવા બેસે ખુરશી ઉપર બધું આયોજન કરે કોણ? સુરાના જમાનામાં પરીક્ષિત જેમ ભાગવત સાંભળી તો બેસીને સાંભળી, હવે જે પેલો જે ભાગવત કરનારો આયોજક હોય તે ભાગવત સાંભળી જ ન શકે. આયોજક, આવ ભાઈ, બેસો ભાઈ, આ કરો, તે કરો, પાણી લાવો, મીઠું લાવો, શરબત લાવો, આયોજક નો બધો કર્મ નો સામર્થ્ય આયોજનમાં ક્ષીણ થઈ જાય. સાંભળવામાં એને કશું હાથ મળે નહીં, બિઝી થઈ જાય, ઓક્યુપાઈડ થઈ જાય, ટેન્શન થઈ જાય. લાખ માણસને બોલાવ્યા છે, બધાને સંભળાવવું છે, ગીતા ભાગવત સંભળાવી છે બધાને, એટલે આયોજકની કઈ કર્મ માર્ગી જિમ્મેવારી હોય છે. પણ થોડીક વાત બેસે સાંભળે, કાન લગાવીને, હા ઘણું સારું, પાછું કામમાં લાવી જાય. થોડુંક સાંભળે, વધારે ના સાંભળી શકે આયોજક, એ પણ એક શ્રોતા હોય આયોજક જેવો. એક બીજા શ્રોતા હોઈ શકે આપણા પ્રસિદ્ધ સિતારવાદક રવિશંકરજી. એક બહુ સુંદર વાત કહી છે કે સંગીત જે વખતે વગાડતો હું, એ કહે છે કે મને કઈ જાતના શ્રોતાઓ ગમે એનો ખુલાસો આપતા એમણે એક બહુ સુંદર વાત કહી. કોઈક વખતે ખૂબ રિયાઝ કરીને કોઈ તાન કે કોઈ પલટો ને સાધ્યો હોય, કે કોઈ તિહાઈ કે કોઈ ચક્કરદાર પરણ, અને જે સાધી રિયાઝ કરીને ખૂબ અભ્યાસ કરીને એ એકદમ એમની એમ નીકળી જાય ફર્સ્ટ એફર્ટમાં, તો એને વાહ કહેવાની હોય. વાહ એટલે શું? કે જે તમે રિયાઝ કર્યો છે એ રિયાઝ તમારો સફળ થયો, તેની વાહવાહી આપવાની હોય. પણ કોઈક વખતે પેલું જયારે તન્મયતા વધે વગાડતા વગાડતા કલાકારની, અને કોઈક એવો અવનવો સ્વર કે જેને પોતે વિચાર્યો ન હોય, હાથમાંથી નીકળી જાય કે કંઠમાંથી નીકળી જાય, તે વખતે જો આપણે એમ કહીએ કે વાહ, તો રવિશંકર કહે છે કે મારો મૂડ બગડી જાય આખો. એને કઈ વાહ કહેવાનું હોય એમ કહે છે, એને તો આહા કહેવાની હોય, એને વાહ ન કહેવાની હોય. વાહ જયારે આપણે કહેતા હોઈએ છીએ તે વખતે એના ટેકનિકલ પરફેક્શન ને આપણે વધારતા હોઈએ છીએ, અને જે વખતે આહા કહીએ તે વખતે એના સ્વર નાવીન્યને, સ્વર માધુર્યને વધારવા માટે આહા કહેવાતી હોય છે. પણ કોઈક શ્રોતાઓ એવા પાછા હોય કે કશું સમજે જ નહીં, આહના ટેકાણે વાહ કે અને વાહના ટેકાણે આ કે, એવા શ્રોતા આવી જાય. સ્વર નાવીન્ય થયો ત્યારે કે વાહ વાહ વાહ, એક મારી સાથે એક ભાઈ આવ્યા, તે કોઈકના ગાયનના પ્રોગ્રામમાં હું લઈ ગયો, એમને લઈ ગયો, એમણે બહુ સારું ગાયું, એટલે મને એમને પ્રશંસા કરવાની, અભિનંદન આપવાની ઈચ્છા થઈ. તો હું સ્ટેજની પાછળ ગયો ગ્રીન રૂમમાં, એમણે કહ્યું બહુ સારું આપે ગાયું, એ પણ મારી સાથે આવ્યો હતો. તેમણે આવીને કહ્યું કે હા હા, શું તાન પૂરો વાગ્યો. ગભરાઈ ગયો કે કેવા શું માગે છે, તાનપુરો વાગ્યો, તેની ગાવામાં પ્રશંસા કરવાની હોય, તાનપુરો ગરીબે વગાડ્યો નહીં, તાનપુરો તો વાગતો હતો, એમાં વગાડવામાં કોઈ સિફત હોતી નથી, ખાલી તાન ખેડવાના હોય છે. પણ એને જેવું કે મહારાજ અભિનંદન આપે છે આર્ટિસ્ટ ને, કઈક તો મારે કહેવું છે, એને જે મેં કહ્યું તે જ રિપીટ કરે, તો એને એમ લાગે કે ખાલી રિપીટ કરે છે, એટલે કઈક નવું કહેવું જોઈએ. ખોટું નહી લગાડતા, આ તો એમ જ મજાક પ્રકૃતિ નો માણસ છે. અચ્છા તો ઠીક, નહીં તો હું નર્વસ થઈ જતો હતો કે આમ કેમ કે છે એને, એમ કહ્યું. એટલે સાંભળવા પહોંચી જાય, પણ ખબર ન હોય કે તેને આ કહેવાની, કોને વાહ કહેવાની, એવા શ્રોતા હોય. કોઈક શ્રોતા પાછા એવા હોય, એક તો ગીત જલસામાં બિસ્મિલ્લા ચેન્નાઈ વખાડવા આવ્યો મુંબઈમાં સેન્ટ જેવિયરમાં, તે દિવસે એટલું બધું રશ થયું કે હું લેટ પહોંચ્યો અને મને ટિકિટ મળી નહીં. એક ભાઈ ઉભા હતા, એમણે મને કહ્યું કેમ ગોસ્વામીજી ટિકિટ નથી મળતી આપને? મેં કીધું હા, આજે તો બહુ રશ છે, એટલું એક્સપેક્ટ નહોતું કર્યું. મેં કહ્યું આ ચિંતા નહીં કરો, મારી પાસે ટિકિટ છે. મેં કહ્યું બહુ બહુ આભાર તમારો, એ મારી સાથે આવવાનો તો તે આવ્યો નથી, તો આવો આપણે સાથે બેસશું. મને થયું કે આ ભગવાનનો મોકલાયેલો માણસ છે, બીજી ટિકિટ મળે કે ના મળે, બેસી જાઓ અંદર, જઈને જઈને બેસી ગયો સાંભળવા. શહેનાઈ બિસ્મિલ્લાએ શરૂ કરી અને એ માણસને નાકના નટખોરા શરૂ થઈ ગયા. હવે શું ચિંતામાં પડ્યો, આજુબાજુ વાળા બધા એ તો શું, એ તો સૂતેલા એટલે એને જુએ નહીં ને મને જુએ, મને ત્રાસ થાય અંદર થી ક્યાં જાઉં, હવે સીટ એને આપી એટલે હું એને કશું કહી શકું નહીં એના ઓબ્લિગેશનમાં. એટલે પછી મેં એક ઉપાય થયો કે જોર જોર થી સારું વાગે ખોટું વાગે વાહ વાહ કરો, કોઈ રીતે નીંદ તો ઓળે નહીં, હું બહુ ઘોંઘાટ થી વાહ વાહ કરો એટલે પેલો જાગે, જાગીને કે અહો અહો શું ફૂંક ઉપર કંટ્રોલ છે. હું કહું કે ના ના, ફૂંક નહીં, સાત ઉપર એનો કંટ્રોલ બહુ સારો છે, કે ત્યાં તમે સાચું કહો છો અને પાછો થઈ જાય. એક એવા શ્રોતા હોય, શ્રોતાઓ વિવિધ વિવિધ પ્રકારના હોય છે. સંગીતની મેસેજ ચાલે છે એમાં, હું એને કહું ભાઈ ફૂંક ઉપર કંટ્રોલ નથી, સાંસ ઉપર બહુ સારું કંટ્રોલ છે, એ કહે છે તમે તદ્દન ખરી વાત કહી રહ્યા છો અને પાછો ખરો રહ્યા નાકમાંથી ચાલતા હોય નસકોરા. એવી ત્રાસ સહેનાઈ સાંભળવાનો કેવો ત્રાસ હોય છે દિવસે મેં અનુભવ્યો, કે લોકો કહે છે કે બિસ્મિલ્લાની સહેનાઈ સાંભળવો કઈક આનંદની વાત હશે, પણ મને આખી મહેફિલ ત્રાસજનક જ લાગી, કેમ કે કશું સંભળાતું જ નહોતું ખોરું પડતું સિવાય નાખની. એવા એક શ્રોતા હોય, એટલે કોઈ શ્રોતા પાછા એવા હોય જે પોતે સંગીતનું કઈક જાણતા હોય, અથવા પોતે કઈક સ્ટેજ ઉપર જઈને રજૂ કરવા માંગતા હોય, એમની પાસે જો બેસી જાઓ સાંભળવા તમે, તે સાંભળવા ન દે, થોડુંક વગાડે કહે છે ન જો આ સ્વરમાં જો ગંધાર રાગ, ગંધાર આટલો મોટો નો લાવ નતો લાગવો જોઈતો, હલકો ગંધાર લાગવો જોઈતો હતો. અરે ભાઈ, અમને ખબર જ નથી પડતી કે ગંધાર લાગી રહ્યો છે કે મધ્યમ લાગી રહ્યો છે, મજા માણી રહ્યા છે તેને માણવા તમે કેમ નથી દેતા, ગંધારની ચિંતા કરો છો, એ માને નહીં, કેમ કે એને પોતાના સ્ટેજ ઉપર કશું પરફોર્મ કરવું છે, એટલે માનશે નહીં. એવા આર્ટિસ્ટની પાસે બેસી જઈએ આપણે, એ આપણને સાંભળવા દે જ નહીં. શ્રીકાલમાં બેસો અને કોમેન્ટ્રી શરૂ કરે.